श्री ब्रह्म पुराण अध्याय 56 यम आग्ने कपोत अने उलुक तीर्थनो महिमा। ब्रह्मा जी कहे छे, यम तीर्थ पितृओनी प्रसन्नता ने वधारनारु छे, ते प्रत्यक्ष अने परोक्ष सगळी अभिष्ट वस्तुओने आपनारु छे। समस्त देवता अने मुनि ते तीर्थनु सेवन करे छे। हुं तेना प्रभावनु वर्णन करू छुं, जे समस्त पापोनो नाश करनारु छे। एक बलवान कपोत एटले के कबूतर हतो, ते अनुहादना नामे विख्यात हतो। तेनी पत्नी हेती नामनी यक्षिणी हती, जे इच्छा अनुसार रूप धारण करी सकती हती। अनुहाद मृत्युना पुत्रनो पुत्र हतो, अने हेती मृत्युनी पुत्रीनी पुत्री हती। समय अनुसार ते बन्नेना पण घणा पुत्र पोत्र थया। पक्षीओनो राजा उलुक अनुराधनो प्रबल शत्रु हतो। गंगाना उत्तर तटे कपोतनो आश्रम हतो, अने दक्षिण किनारे पक्षीराज उलुक रहतो हतो। उलुक पण पोताना पुत्र पोत्रो साथे रहतो हतो। कपोत अने उलुक घणा समय सुधी एकबीजाना विरोधी रहीने युद्ध करता रह्या। बंने पोताना पुत्र पोत्रोने साथे राखीने लड़ता हता। आ बंने पक्ष बलवान हता, तेमाथी उलुक अथवा कपोत कोईनी पण हार जीत थती न हती। कपोते यमराज अने पोताना पितामह मृत्युनी आराधना करीने यामास्त्र प्राप्त कर्यु, तेथी ते सौथी अधिक शक्तिशाळी थई गयो। ए ज प्रमाणे उलुक पण अग्निनी आराधना करीने अत्यंत बलवान थई गयो। वरदान मेळवीने बन्ने उन्मत्त थई गया हता, तेथी ते बन्नेमां पछी भयंकर युद्ध शरू थयुं। तेमां उलुके कपोत पर आग्नेयास्त्रनो प्रहार कर्यो। कपोते पण उलुक पर यमपास तथा यमदंडनो प्रयोग कर्यो। कपोतनी पत्नी हेती पतिव्रता हती, ते महायुद्धमां पोताना स्वामीनी पासे अग्निने प्रज्वलित जोईने दुःखथी विह्वळ थई गई। खास करीने पोताना पुत्रोने अग्निथी आवृत जोईने तेनी व्याकुळता बहु वधी गई। अग्निदेव पासे जईने तेने विविध प्रकारनी युक्तिओथी स्तुति करवा माँडी। हेती बोली, जेमनो रूप अने दान प्रत्यक्ष छे, बधा पदार्थ जेमना आत्मस्वरूप छे, अने देवता जेमना द्वारा हवनी पदार्थोनुं भोजन करे छे, ते यज्ञ भोगता स्वाहापति अग्निने हुं नमस्कार करू छुं। जे देवताओनुं मुख देवताओना आविष्यने वहन करनारा, देवताओना होता अने देवताओना दूत छे, ते आदिदेव भगवान अग्निनुं शरण लऊं छुं। जे शरीरनी अंदर प्राणरूपे स्थित छे अने बहार अन्नदाता रूपे विद्यमान छे, तथा जे यज्ञना साधन छे, ते धनंजय अग्निदेवनु शरण लव छु। रूपम न दानम न परोक्षमस्ति यस्यात्म भूतम च पदार्थ जातम अस्वनंती हव्यानि च येन देवाहा स्वाहा पतिम यज्ञ भुजम नमस्ये मुखभूतम च देवानाम देवानाम हव्यवाहनम होतारम च अपि देवानाम देवानाम दूतमेव च तम देवम शरणम यामी आदि देवम विभावशुम अंतःस्थितः प्राण रूपो बहिष्व अन्न प्रदोही यह यो यज्ञ साधनम य आमी शरणम तम धनंजयम। 125 अध्याय 15-17 श्लोक संख्या। अग्नि बोलिया, पतिव्रता मारु आ अस्त्र अमोग छे, तेथी जे लक्ष्य पर ते जईने शांत थई सके ते लक्ष्य बताओ। कपोतिनीए कह्युं, अग्निदेव आपनो अस्त्र मारा पर ज विश्राम करे, मारा पुत्र अने पति पर नहीं। मने मारीने आपनी अमोघता रूपी सत्य साचू ठरो, आपने नमस्कार छे। अग्निदेवे कह्युं, पतिव्रता तमारा सुवचन अने पति भक्ति थी हुं संतुष्ट छुं। तमारा स्वामी अने पुत्रोनो निष्ठ नहीं थाय, હું તેમની રક્ષાનું વચન આપું છું। આ મારું આજ્ઞાસ્ત્ર તમારા પતિને પુત્રોને અને તમને પણ બાળશે નહીં, તેથી તમે સુખપૂર્વક પાછા જાઓ। દરમિયાન ઉલુકીએ પણ પોતાના પતિને જોયા, તેમને યમપાસથી બાંધીને યમદંડ દ્વારા મારવામાં આવી રહ્યા હતા। સતી સાધ્વી ઉલુકી આ જોઈને બહુ દુઃખી થઈ અને ભયથી વ્યાકુળ થઈને યમરાજ પાસે ગઈ। ઉલુકી બોલી, દેવ મનુષ્ય આપનાથી દેવ મનુષ્ય આપનાથી ભયભીત થઈને ભાગે છે, આપનાથી ડરીને બ્રહ્મચર્યનું પાલન કરે છે, આપના જ ભયથી ધીર પુરુષો ઉત્તમ વર્તન દાખવે છે, અને આપના જ ભયથી તેઓ કર્મોના અનુષ્ઠાનમાં મંડ્યા રહે છે. આપના જ ભયથી લોકો ઉપવાસ કરે છે અને ગામ છોડીને વનમાં જાય છે. આપના જ ડરથી સૌમ્ય ભાવ ગ્રહણ કરે છે અને આપના જ ભયથી સોમપાન કરે છે. આપનાથી ભયભીત પુરુષો જ અન્નદાન અને ગોદાનમાં પ્રવૃત્ત થાય છે અને આપનાથી ડરીને જ મુમુક્ષુઓ બ્રહ્મવાદીની ચર્ચા કરે છે. ત્વદ ભીતા અનુદ્રવંતે જનાસ્ત્વદ ભીતા બ્રહ્મચર્યમ ચરંતી. ત્વદ ભીતા સાધુ ચરંતી ધીરાસ્ત્વદ ભીતા કર્મ નિષ્ઠા ભવંતી. ત્વદ ભીતા અનાશકમ આચરંતી ગ્રામાદરણ્ય અભિ યચરંતી. ત્વદ ભીતા સૌમ્યતામ આશ્રયંતે ત્વદ ભીતા સોમપાનમ ભજંતે. ત્વદ ભીતા સ્વ અન્ન ગોદાન અનિષ્ઠાસ્ત્વત ત્વદ ભીતા ત્વદ ભીતા બ્રહ્મવાદમ વદંતી વદતી વદંતી. 125માં અધ્યાયના 23-24 શ્લોક સંખ્યા. આ પ્રમાણે સ્તુતિ કરીને ઉલુકીને દક્ષિણ દિશાના સ્વામી યમરાજે કહ્યું તમારું કલ્યાણ થાઓ, તમે વરદાન માગો, હું તમને ઈચ્છા હોય તે વરદાન આપીશ. યમરાજની આ વાત સાંભળીને પતિવ્રતા ઉલુકીએ તેમને કહ્યું, સુરશ્રેષ્ઠ, મારા સ્વામી આપના પાસથી બંધાયેલા છે અને આપના જ દંડથી પીડિત થઈ રહ્યા છે. આપ તેનાથી મારા પતિ અને પુત્રોની રક્ષા કરો. તેની આ આર્તવાણી સાંભળીને યમરાજને બહુ દયા આવી. તેમણે વારંવાર કહ્યું, સુમુખી, આ મારા પાસ અને દંડ કોના પર પડે એમના માટે સ્થાન બતાવો. તેણે કહ્યું, જગદીશ્વર, આપના પાસ મને જ બાંધે અને આપના દંડનો માર પણ મને જ પડે. યમરાજે કહ્યું, શુભા, તમારા પુત્ર, પતિ અને તમે સૌ નિશ્ચિંત થઈને જીવન વ્યતીત કરો. આમ કહીને યમરાજે પોતાના પાસ વાળી લીધા અને અગ્નિદેવે આગ્નેયાસ્ત્રનું નિવારણ કરી દીધું. એટલું જ નહીં, તે બંને દેવતાઓએ મળીને કપોત અને ઉલુક વચ્ચે પ્રેમ કરાવી દીધો. પછી પક્ષીઓને કહ્યું, તમે સૌ ઈચ્છા અનુસાર વરદાન માગો. બંને પક્ષી બોલ્યા, ભગવાન, અમે પરસ્પરના વેરના કારણે આપના દુર્લભ દર્શન કર્યા. અમે તો પાપ યોનિના પક્ષી છીએ, વરદાન લઈને શું કરીશું? તેમ છતાં આપ પ્રેમપૂર્વક વરદાન આપવા જ ઈચ્છતા હો તો અમે કલ્યાણપ્રદ વરદાન અમારા માટે નથી ઈચ્છતા. દેવેશ્વરો જે પોતાના માટે યાચના કરે તે શોકને પાત્ર છે, જે સદા પરોપકાર માટે તૈયાર રહે છે તેનું જ જીવન સફળ છે. અગ્નિ, જળ, સૂર્ય, પૃથ્વી અને વિવિધ પ્રકારના ધાન્યોનો તથા ખાસ કરીને સંતાનો ઉપયોગ સદા બીજાઓના ભલા માટે થાય છે. કેમ કે બ્રહ્મા સહિત દેવતાઓ પણ એક દિવસે મૃત્યુને પ્રાપ્ત થાય છે. દેવેશ્વર, આવું જાણીને સ્વાર્થ સાધવા માટે પરિશ્રમ કરવો વ્યર્થ છે. વિધાતાએ પ્રાણીઓના જન્મની સાથે જ તેમના માટે જે વિધાન એટલે ભાવિ નિશ્ચિત કર્યું છે તે કદી બદલાઈ શકતું નથી. તેથી જીવ ફોગટ જ ક્લેશ વેઠે છે. આત્મર્થમ યસ્તુ યાચિત સ સોચ્યો હિ સુરેશ્વરો, જીવિતમ સફલમ તસ્ય યહ પરાર્થો ધતઃ સદા અગ્નિરપો, રવિહિ પૃથ્વી ધાન્યાની વિવિધાની ચ પરાર્થમ વર્તનમ તેષામ સત્તામ ચ અપિ વિશેષતઃ. બ્રહ્માદયોપિ હિ યતો યુજ્યંતે મૃત્યુના સહ એવમ જ્ઞાત્વા તુ દેવેશો વૃથા સર્વાર્થ પરિશ્રમ. જન્મના સહ યત પૂષામ વિહિતમ પરમેષ્ટિના, કદા ચિન્નન્યથા તદ્વે વૃથા ક્લિશ્યંતિ જંતવઃ. 125માં અધ્યાયના 36-39 શ્લોક સંખ્યા. તેથી અમે જગતના કલ્યાણ માટે જ કંઈક યાચના કરીએ છીએ, અમારી આ યાચના સર્વના માટે ગુણદાયક છે. આપ બંને આનું અનુમોદન કરો. ગંગાના બંને તટો પર અમારા જે આશ્રમો છે તે તીર્થ બની જાય. ત્યાં કોઈ પાપી અથવા પુણ્યાત્મા જે કોઈ પણ રીતે સ્નાન, દાન, જપ, હોમ અને પિતૃનું પૂજન વગેરે કરે તે અક્ષય પુણ્યપ્રદ થાવ. યમરાજ બોલ્યા, જેઓ ગૌતમીના ઉત્તર તટ પર યમસ્તોત્રનો પાઠ કરશે તેમના વંશમાં 7 પેઢીઓ સુધી કોઈનું અકાળ મૃત્યુ થશે નહીં. તે પુરુષો સદા સર્વ સંપત્તિના ભાગી થશે। જે જીતાત્મા પુરુષ દરરોજ આ સ્તોત્રનો પાઠ કરશે તે 88,000 વ્યાધિઓથી પીડિત થશે નહીં। આ તીર્થમાં 3 માસ સ્નાન કરનારને સંતાન પ્રાપ્તિ થશે અને તેમના સંતાનો પણ 100 વર્ષના આયુષ્યવાળા ધનવાન બુદ્ધિમાન સુરવીર તથા પુત્ર પોત્રનો વિસ્તાર કરનારા થશે। આ તીર્થમાં પિંડ વગેરે આપવાથી પિતૃની મુક્તિ થઈ જશે। કોઈ પણ મનુષ્ય આમાં સ્નાન કરવાથી મન વાણી તથા શરીરજન્ય પાપથી મુક્ત થઈ જશે। અગ્નિદેવે કહ્યું, જેઓ નિયમપૂર્વક રહીને દક્ષિણ તટે મારા સ્તોત્રનો પાઠ કરશે તેમને હું આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય લક્ષ્મી તથા રૂપ પ્રદાન કરીશ। જે કોઈ મનુષ્ય ક્યાંય પણ આ સ્તોત્રનો પાઠ કરશે અથવા લખીને પણ પોતાના ઘરમાં રાખશે તો તેને તથા તેના ઘરને કદી અગ્નિનો ભય રહેશે નહીં। જે મનુષ્ય પવિત્ર થઈને આ તીર્થમાં સ્નાન દાન કરશે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળશે। ત્યારથી તે તીર્થ યામ્ય તીર્થ, આગ્નેય તીર્થ, કપોત તીર્થ, ઉલુક તીર્થ અને હેત્યુલુક તીર્થના નામે પ્રસિદ્ધ થયું। ત્યાં 3,390 તીર્થ છે અને તે બધા તીર્થો મોક્ષપ્રદ છે। તે તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે, પુત્ર અને ધન પ્રાપ્ત કરે છે તથા અંતમાં સ્વર્ગલોકમાં જાય છે। અધ્યાય 56 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।